બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. આદો પ્રેમવતી વૃષાંગ જનનમ સન્નિકતીર્થાટનમ દુષ્કર્મોપશમં ચ સાધુ શરણમ સદ્ધર્મ સંસ્થાપનમ હિંસાવર્જિત ભૂરિયાગ્નકરણમ મૂર્તિ પ્રતિષ્ઠાપનમ માર્યસ્થાપનમક્ષરાખ્યગમનમ સત્સંગી સજીવનમ સત્સંગી સજીવનમ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય હો સ્વામિનારાયણ સ્વામિનારાયણ હો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય હો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય હો ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ Swami Narayana Swami Narayana Swami Narayana Swami Narayana Oh Swami Narayana Swami Narayana Swami Narayana Swami Narayana Bol Swami Narayana Bhagavan ki Jai Shri Swami Narayana શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ જ્ઞાનબાગ પરિવાર રાજકોટ ગુરુકુલ સંસ્થાન વતી આજે જ્યારે ગુરુકુલમાં આપણે અષ્ટી તિલા એકાદશીના પરમ પવિત્ર દિવસે આજે એકાદશીનું જાગરણ ઠાકરથાળી ઉત્સવો વિધવિધ કીર્તનોની સંગાતમાં આજે તો હરિરસમાં ડૂબવું છે વાલા ભક્તજનો વાલા વડીલો ત્યારે આવો આજે તો એવા તરબોળ થઈએ ભગવાનની ભક્તિમાં વચ્ચે વચ્ચે એવી ધૂન લઈએ વચ્ચે વચ્ચે એવા સરસ સરસ સુંદર સુંદર કીર્તનો લઈએ ભગવાનની વાતો કરી અને આજના એકાદશીના પરમ પવિત્ર પર્વને આપણે સારી રીતે ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ બ્રહ્માનંદ સ્વામી શીઘ્ર કવિ એના એના કીર્તનોના શબ્દો એવા જોરદાર કીર્તન લેવું છે હરિભજતા સુખ હોય સમજ નર હરિભજતા સુખ હોય સમજ મન હરિ ભજતા સુખ હોય હરિને ભજો હરિ પરમેશ્વરના ભજનમાં જ સુખ છે માત પિતા જુવતી સુત બાંધવ મમ્મી પપ્પા દીકરો ભાઈ સંગે ચલત નહીં કોઈ છેલ્લે કોઈ આવતું નથી માટે હરિનું ભજન કરી લે હરિ ભજતા સુખ હોય આગવી છટામાં બ્રહ્માનંદ સ્વામીનું આ દિવ્ય કીર્તન આગળ કીર્તનોના ઇતિહાસ સાથેના અલગ અલગ કીર્તનોના શ્રવણ કરવા છે આવો ત્યારે સાંભળીએ હરિભજતા સુખ હોય સમજ મન હરિભજતા સુખ હોય સમજ મન હરિભજતા સુખ હોય સમજ મન હરિભજતા સુખ હોય સમજ મન હરિ ભજતા સુખ હોય હો હરિ સમરન બિન મૂઢ જ્ઞાની હરિ સમરન સમરન બિન મૂઢ જ્ઞાની હરિ સમરન બિન મૂઢ જ્ઞાની ઉમર દીની ખોય સમજ મન હરિ ભજતા સુખ હોય સમજ મન હરિ ભજતા સુખ હોય બાંધવ સંગે ચલત નહીં કોઈ સંગે ચલત નહીં કોઈ સમજ મન હરિ ભજતા સુખ હોય સમજ મન હરિ ભજતા સુખ હોય સમજ મન હરિ ભજતા સુખ હોય अपने शिर लेते बुराई क्यों अपने शिर लेते बुराई रहना है दिन दो रहना है दिन दो समझ मन हरि बजता सुख हो समझ मन हरि बजता सुख हो ब्रह्मानंद कहे हरि ने भजीले ब्रह्मानंद कहे हरि ने भजीले ब्रह्मानंद कहे हरि ने भजीले ब्रह्मानंद कहे हरि ने भजीले हित की कहता हूँ तो हित की कहता हूँ तो ये समझ मन हरि बजता सुख हो ये समझ मन हरि बजता सुख हो ये हरि समरण बिन मोढ़ ज्ञानी हरि समरण बिन मोढ़ ज्ञानी उमर दीनी खोय समझ मन हरि बजता सुख होय समझ मन हरि बजता सुख होय समझ मन हरि बजता सुख होय समझ मन हरि भजता सुख हो। वाला भक्तजनो हरि भजता सुख होय आ कीर्तन बहु जाणीतुं बहु संभळायेलुं छे थोड़ुं सेटिंग करो भाई नसीब मजा आवे बहु प्रॉब्लम हरि भजता सुख होय भगवान ने भजी लो तो सुख थशे ब्रह्मानंद स्वामी बहु सरस कीर्तन कर्युं हवे आगळ एक लेवुं छे માધવ દાન કરીને કવિ થઈ ગયાનું બહુ સરસ એવું કીર્તન બનાવ્યું છે. વાલા વિદ્યાર્થીઓ શ્રીજી અને સૌ સંતો રે મળી કરજો મારી સહાય એવું કીર્તન છે. મારે તમને બહુ જાણીતી વાત છે પણ એક જાણીતી વાત કરવી કદાચ ક્યાંયથી તમે આ વાત જાણી હોય ના જાણી હોય મને ખબર નથી પણ એક વાત બહુ જાણીતી છે. શ્રીજી અને સંતો બે મળીને મારી સહાય કરજો કારણ નિષ્કુળાનંદ સ્વામીએ કીધું ને જેના શીશમાં શીશ છે શ્યામનું જેના વેણમાં વાલાના વેણ સંત તે સ્વયં હરિ. ભગવાન પોતે સંતમાં આવીને વસ્યા છે. સરસ કીર્તન છે શ્રીજી અને સૌ સંતો રે મળી કરજો મારી સહાય. એક વખત રાજકોટ ગુરુકુલમાં આપણે અહીંયા ખબર વેકેશન બેચ પડી હતી. વેકેશન પડ્યું હતું કોરોનાનું. અત્યારે તો આ કોરોનાનું વેકેશન નાનું હતું પણ કોરોનાનું વેકેશન પહેલાં એ વેકેશનો પડતા હોય ને એમાં વિદ્યાર્થીઓ સેવા કરવા માટે રોકાય. એવા ઘણા વિદ્યાર્થીઓ જેને ઘરે જવું ન ગમે પણ ગુરુકુલમાં રહીને સેવા કરવી ગમે. આ ઉદય ભગત ને હર્ષ ભગતની છે ને એ અમનમ પાર્ષદ નથી થયા. ઘરે જવાનું હોય એટલે ઘરે ન જાય અહીંયા સંતો સાથે રહે એવી પ્રીતિ સંતોમાં. અત્યારે આપણે બધા એને પગે લાગી છે. આપણે બીજું તો સમજી ના શકીએ પણ આપણી હારે ભણે છે છતાંય આપણે નીચે ઝૂકીને પગે લાગી છે તો એ ભગવાનનો કેવડો પરચો. હે વેકેશનમાં ઘરે ન જાય વિદ્યાર્થીઓને, ગુરુકુલમાં રોકાય સેવા કરવા. આવો જ કિસ્સો જોગી સ્વામી વખતે બન્યો, ત્યારે જોગી સ્વામી રાજકોટ ગુરુકુલનો ફૂલવાડી વિભાગ સંભાળતા. જોગી સ્વામીને ઓળખો છો ને, વચન સિદ્ધ હરિપ્રકાશ સ્વામી નામ હતું. પણ જોગી સ્વામી એટલે કહેતા કે આમ જોગી એટલે ભગવાનમાં એકાકાર, ભગવાન એને હજર હાજર હોય, સાંભળા જેવી વાત છે. એટલે ભગવાનમાં એકાકાર, હવે કઈ રીતે કે ભગવાન સાથે જેને વાતો કર્યો એવા સંત. એટલે કીધું એમ વિદ્યાર્થીઓ રોકાણા સેવા કરવા માટે, અને રાજકોટ ગુરુકુલમાં સેવાની પ્રવૃત્તિઓ ચાલે, વિદ્યાર્થીઓ સેવા કરવા માટે રોકાણા. હવે થોડાક દિવસ વેકેશનમાં વચ્ચે રહ્યા, એટલે છેલ્લે એને એમ થયું કે હવે મારે અમારે ઘરે જવું છે. એટલે જોગી સ્વામીની પરમિશન લીધી, સ્વામીજી ઘરે સેવા સંભાળતા હોય એટલે વેકેશનમાં બીજું તો કાંઈ બહુ પરમિશન ન હોય, પણ સેવા કરતા હોય સ્વામીને કહેવાનું હોય કે ભાઈ અમે ઘરે જઈએ. એટલે કચ્છના વિદ્યાર્થીઓ હતા, કચ્છના વિદ્યાર્થીઓ હતા, એટલે કચ્છના વિદ્યાર્થીઓ જોગી સ્વામી પાસે આવ્યા. સ્વામીને કીધું સ્વામી અમારે ઘરે જવું છે. સ્વામી કે ત્યાં હું ડાયટું છે, ત્યાં હું ડાયટું છે. અમે ઘણી વાર સ્વામી કહી ને સ્વામી ઘરે જવું છે, સ્વામી ઘઉં નો ખાવા જાવ છે, એટલે એનો મીન ખબર છે એમ, અહીંયા મળે ઈ જ ત્યાં મળે, ત્યાં શું નવું છે એમ. સ્વામી એવું કીધું કે ત્યાં શું છે જૈન તમારે એમ. એટલે છોકરાએ કીધું સ્વામી થોડાક દિવસ છે, વેકેશન હમણાં ખુલી જશે તો થોડા દિવસ અમે ઘરે જઈ આવીએ એમ. એટલે જોગી સ્વામીએ કીધું એવું, આપણે ક્યાંય ઘરે નહીં જવું, સેવા કરો. વેકેશન હતું, છોકરા રોકાણા હતા, તોય સ્વામીએ ના પડે. એટલે સેજે બધાને એમ થઈ જાય કે આ ખોટા ગયા, આ ક્યાં જવું જ નહોતું, હે ખોટા વેકેશનમાં રોકાણા, એવા સંકલ્પો થવા માંડ્યા. આ મેઠા મોઢા કરીને રૂમમાં વહી ગયા. બીજા દિવસે સવારે કોઈ ઠાકરના ફૂલવાડીની સેવામાં છોકરા આવ્યા નહીં, એટલે કોઈ પાર્ષદ હશે ને જોગી સ્વામીએ પૂછ્યું કે ભાઈ ઓલા છોકરા હતા એ ક્યાં ગયા એમ, અહીંયા છોકરા સેવામાં આવતા એ છોકરા ક્યાં ગયા. એટલે કીધું સ્વામી તો બહુ વહેલી સવારે બસમાં બેસીને નીકળવા માટે નીકળી ગયા કચ્છ જવા માટે એમ. એટલે બસમાં બેસી ગયા કે ના સ્વામી થોડી વાર પહેલા નીકળ્યા છે, જે અહીંયાથી ગુરુકુલથી નીકળ્યા છે એટલે બસ સ્ટેન્ડે હશે. એટલે જોગી સ્વામીએ કીધું તાત્કાલિક જાઓ, તમે તાત્કાલિક જાઓ અને એને ફટાફટ લઈ આવો, છોકરાઓને ફટાફટ લઈ આવો અને ઘરે ન જ જવાનું. જો આ સાંભળા જેવી વાત છે, આપણે ઘણી વાર એમ થતું હોય કે સંતો કહે છે, આપણે કદાચ આપણા મનમાં એવું ન બેહે કે સંતો કહે છે, છતાંય આપણે કરીએ છીએ. આપણાથી નથી થતું, કારણ કે આપણે સંતોમાં એટલું ઊંડા ઉતરા નથી. એ નંદ સંતોની વાત પણ આવશે. નંદ સંતો એ સંતોમાં જે મહારાજમાં ઓળઘોળ થઈ ગયા છે. આપણે સંતોના એક એક વચનોને વાલા વિદ્યાર્થી બંધુઓ એટલા હૃદયાત્મક કરવા જોઈએ કે સ્વામીનું જેમ સ્વામીની જીભ વડે એમ આપણા શરીર વળવા જોઈએ. બેઠા છે આ વ્યાસ હેમાંગ ને આ બધા આ સર્વ રૂમ વાળા વિદ્યાર્થીઓને તમે ઓળખો છો ને બધાને, સંગીત વાળાને. વાલા વિદ્યાર્થીઓ કોરોનામાં 9 મહિનાનું વેકેશન પડ્યું હતું, એ 9 મહિનામાંથી 4-4 મહિના છોકરા અહીંયા રોકાણા સ્થાળીઓથી વધાવો, કેટલા 4-4 મહિના અહીંયા રોકાણા. ઘરે ન ગમતું પણ અહીંયા રોકાણ એમ. પૂજારી વિદ્યાર્થીઓ છે આપણે ઠાકોરજીની સેવાવાળા, ઘણા વિદ્યાર્થીઓ એમ, આ સર્વ રૂમ વાળા વિદ્યાર્થીઓ, સાંસ્કૃતિક વાળા વિદ્યાર્થીઓ કેટલું અહીંયા રોકાય, ચાલુ વેકેશનમાં રોકાય. એટલે આ બધું આપણે સંતોના જીવ, આ ગુરુકુલ ભાઈ બીજી બધી સ્કૂલો તો હતી જ, પણ શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલ શા માટે કરી, કે એમાંથી કંઈક નવું મળે. જેમ આઝાદ ભારતને આઝાદીની જરૂર હતી ને, એટલી જ સારા નાગરિકોની જરૂર હતી, અને એ કોણે પૂરું કર્યું? શાસ્ત્રીજી મહારાજ. એટલે જોગી સ્વામી ઓલાને કીધું કે ભાઈ તમે પાછા બોલાય એવો ન જવા દેવા. એટલે ઓલા તો બિચારા બસમાં ચડવાની તૈયારીમાં હતા, હો ત્યાંથી ઓલા પાર્ષદ એને ઉતાર્યા, એ હેઠા ઉતરો સ્વામી બોલાવે, બહુ રકઝક કરી, ભગત જવા દો, ભગત પ્લીઝ અમારે જવું છે, થોડાક દિવસ 2-3 દિવસ તો મમ્મી પપ્પા પાસે રહેવા દો, બહુ રકઝક કરી. પણ ભગતે ના જ પાડી દીધી, નહીં નથી જવું, ચાલો સ્વામી બોલાવે. જોગી સ્વામીના હુકમ પછી તો બીજો કોઈનું કાંઈ આવે નહીં, એટલે ગુરુકુલ લઈ આવ્યા, ગુરુકુલ લઈ આવ્યા, જોગી સ્વામી પાસે લઈ આવ્યા. જોગી સ્વામીએ કીધું એલાવ તમને જવાની ના નથી પાડી, તમે કેમ ગયા? કોઈ કાંઈ બોલ્યા નહીં, પણ એઠા બહુ દુઃખ લાગી ગયું અંતરમાં કે ઓહો ઘરે નથી જવા દેતા. આમ એઠું મોઢું રાખી દીધું, બધાને બહુ દુઃખ લાગી ગયું. દુઃખ લાગ્યું એટલે સ્વામી કીધું હાલો જાઓ રૂમમાં સામાન ગોઠવીને રૂમમાં રહ્યો, સેવા ટાણે સેવામાં આવજો, બાકી વાંચવા બેહો. સ્વામી આવું કીધું. વાલા વિદ્યાર્થી બંધુઓ, એ જ દિવસના સાંજના ન્યૂઝપેપરમાં સમાચાર આવ્યા કે રાજકોટથી કચ્છ જતી એક્સપ્રેસ એ મોરબીના પુલ ઉપરથી હોનારતને લીધે પુર તૂટ્યો અને એ બસ ખીણમાં પડી ગઈ અને 63 વ્યક્તિઓના મોત થયા. કેટલા? 63. 63 વ્યક્તિઓના મોત થયા. એમાં 5 વિદ્યાર્થીઓ એ બસમાં બેસે તો હરીને પ્યારા થઈ જાત કે નહીં? જોગી સ્વામી વચન સિદ્ધ સાધુ એટલું ખાલી કીધું કે આપણે નથી જવા દેવા એમ, કારણ કે આપણને મનમાં હકીકતમાં એમ હોય કે આ બધા કે છે, પણ હકીકતમાં ખબર જ નથી હોતી કે એની પાછળ એને ઘણું જોયેલું છે. ગામમાં ગૌઠિયા બુઠિયા હોય ને એ શું કે ખબર, તમારા કરતા વધારે દિવાળી જોઈ છે. સાચી વાત છે, એને આપણા કરતા અનુભવ વધારે. બહુ સરસ એક વાર્તા છે, તમને ખબર હોય તો મજા આવશે સાંભળવાની. તો કહું, એક વખત એક જાન ગઈ. જો જાન ની વાત એવી એટલે આમ ઘણા આમ, એક ગામમાં જાન ગઈ. હવે જાનમાં જાન ગઈ એટલે ગામ વાળા સામે પક્ષ વાળા એ પ્રસ્તાવ રાખ્યો તો ભાઈ ગઢિયા બુઢિયા તમે લઈ આવો છો, એના કરતા બધા યુવાનો જાનમાં આવજો એટલે નાચગાન વ્યવસ્થિત થાય. એટલે આ બધા એ કીધું કે ભાઈ આપણે આપણે આબરૂ નથી કાઢવી એટલે કોઈ ગઢિયા બુઢિયાને જાનમાં નથી લઈ જવા. ગઢિયા બુઢિયા કોણ? વડીલો. એટલે વડીલોને કોઈને જાનમાં નથી લઈ જવા. આ બાજુ જાન પૂગી અને ઓલા ગામ વાળાને ખબર પડી કે કોઈ વડીલને લઈ આવવા નથી એટલે આ બધા મોજ મજા જ કરવા આવ્યા છે અને વડીલોની કઈ પેડી નથી. એટલે એ લોકોએ શરત મૂકી, જાન તો જ માંડવે આવશે જો ગામનું તળાવ ઘી થી ભરી દો. સેનાથી? ઘી થી ભરી દો. એવી શરત મૂકી, ગામનું તળાવ ઘી થી ભરી દો તો જ, તો અને તો જ અમે દીકરી પરણાવીએ. આવી વાત થઈ એટલે ઓલા બધા તો મૂંઝાણેલા, હવે શું કરવું, ગામનું તળાવ કેમ ઘી થી ભરવું? બરોબર છે ને, આખું તળાવ ઘી થી ભરાય? ભરાય ન ભરાય? બહુ આમ માથા ખંજવાડવા માંડ્યા બધા. પછી એ જાનમાં કોક વડીલ આવ્યું હશે, કોક ખબર નહીં કોઈને આમ એની રીતે આવી ગયા હશે એમ. એટલે એને પૂછ્યું ભાઈ શું વાત થઈ? તો એ કે આવી વાત થઈ કે ગામનું તળાવ ઘી થી ભરી આપો. પેલા એ કે સામે પક્ષવાળાને કહો કે એ તળાવ ખાલી તો કરી દો. શું કીધું? એ તળાવ ખાલી તો કરી દો. એટલે આ જવાબ લઈને સામે ગયા તે ઓલા દીકરી પક્ષવાળાને થયું કે કોક વડીલ તો આવ્યા છે. પછી બધાને ભેગા કરીને કીધું કે જો આ જીવનમાં મા બાપનું અને વડીલોનું આ મહત્વ છે, મોટા કે માનવું. મીન તો સાર છે આ વાતનો, સંતો કહેતા હોય. અને શ્રીજી મહારાજ સંતો મારે સદાયને માટે આપણી રક્ષામાં છે. ત્યારે આવો એક કીર્તન, ખૂબ સરસ કીર્તન છે, આપણે સાંભળીએ. પછી પાછી એક નવા કીર્તન સાથે નવી વાત. હું અનંત ભવમાં ભટક્યો, આવી ઈયા રે અટક્યો. હું અનંત ભવમાં ભટક્યો, આવી ઈયા રે અટક્યો. ખરી રીતે રાખી ખટકો, છો ગાડા કરજો છૂટકો, છો ગાડા કરજો છૂટકો. પુરુષોત્તમ લાગે બાર, ઓ શ્રીજી અને સહુ સંતો રે મળી કરજો મારી સહાય. છું તમારે શરણી રે પુરુષોત્તમ લાગુ પાર, હું છું તમારે શરણી રે પુરુષોત્તમ લાગુ પાર. ઓ નથી ગયો હું ગંગા કાશી, તેણે અંતરે નથી ઉદાસી. નથી ગયો હું ગંગા કાશી, તેણે અંતર નથી ઉદાસી. નકી અક્ષરધામ નિવાસી, ઓળખિયા અવિનાશી. નકી અક્ષરધામ નિવાસી, મેં ઓળખિયા અવિનાશી. મેં ઓળખિયા અવિનાશી પુરુષોત્તમ લાગુ પાર, શ્રીજી અને સહુ સંતો રે મળી કરજો મારી સહાય. હું છું તમારે શરણે રે પુરુષોત્તમ લાગુ પાય, હો હું છું તમારે શરણે રે પુરુષોત્તમ લાગુ પાય, હું છું તમારે શરણે રે પુરુષોત્તમ લાગુ પાય. હવે માળા ગૌમુખી કાઢીને મૂકી દો, એવી સરસ ધૂન કરવી છે તમને મજા આવી જાય, કરવી ને બસ થોડીક વાર ધૂન પાછું કીર્તન ભક્તિ ભગવાનને યાદ કરીને એવી સરસ ધૂન કરીએ કે આમ આપણને ફ્રેશનેસ ફીલ થાય, ઠાકોરજી પણ રાજી થાય. બરોબર, હાલો અક્ષરાધીશ મારો ઘનશ્યામ મહારાજ છે, એણે મને લગની લગાડી રે. અક્ષરાધીશ મારો ઘનશ્યામ મહારાજ છે. હલો, જોરદાર તાળીઓ સાથે હો ભાઈ. અક્ષરાધીશ મારો ઘનશ્યામ મહારાજ છે, એણે મને માયા લગાડી રે. અક્ષરાધીશ મારો ઘનશ્યામ મહારાજ છે, એણે મને માયા લગાડી રે. એણે મને લગની લગાડી મારા વાલા, લગાડી મારા વાલા, મને લગની લગાડી મારા વાલા, શ્યામે મને લગની લગાડી રે. શ્યામે મને લગની લગાડી રે, શ્યામે મને લગની લગાડી રે. હલો, હાથ ઊંચા. ભક્તિ નો બાળ મારો ઘનશ્યામ મહારાજ છે, એને મને લગની લગાડી રે. ભક્તિ નો બાળ મારો ઘનશ્યામ મહારાજ છે, એને મને માયા લગાડી રે. ઓ ધર્મ નો દુલારો મારો ઘનશ્યામ મહારાજ છે, ચપટી વગાડવી છે બે વાગે. એણે મને લગની લગાડી મારા વાલા, એણે મને લગની લગાડી મારા વાલા, એણે મને લગની લગાડી મારા વાલા, એણે મને લગની લગાડી મારા વાલા. શ્યામે મને લગની લગાડી રે, શ્યામે મને લગની લગાડી રે. ઓ ઘનશ્યામે મને લગની લગાડી રે, શ્યામે મને લગની લગાડી રે. ગુરુકુલ ધામમાં ઘનશ્યામ મહારાજ છે, એણે મને લગની લગાડી. શ્યામે મને લગની લગાડી રે, શ્યામે મને લગની લગાડી રે. મારા વાલાએ મને લગની લગાડી રે, મારા વાલાએ મને લગની લગાડી રે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સરસ ધૂન કરી વાલા વિદ્યાર્થીઓ, વાલા હરિભક્તો, લાઈવ પણ ચાલુ છે. એક બહુ સરસ લોકગીત કેવા કહેતા, એક ભજન જેવું છે, તમને સાંભળવું હોય તો. લગ્નનું ટાણું એક દી આવશે જીવ રાજા, જાન તારી જબરી જોડાવશે. સાંભળું છું, કોઈ નથી સાંભળ્યું, એકાદ બે જણા તો સાંભળ્યું છે ને, કોઈ ઊંચો વાત કરો. હા, બહુ સરસ ઝુનવાણી, આપણે જોલા હરિ ભરવાડ ને બધા ગાયક હતા, એનું બહુ સરસ ગીત છે. એમાં લગ્નનું ટાણું એટલે શું? લગ્નનું ટાણું એટલે ફેરા ફરવા વાળા લગ્ન નહીં, પણ મૃત્યુ. તારું મૃત્યુ એક દિવસ નિશ્ચિત છે જીવ રાજા. કોણ? અંદર બેઠેલા જીવ. આમ તો આત્મા જીવ ક્યારે મરતા નથી, પણ આ શરીર છોડે છે એટલે એનો મોહ, અંદરનો મોહ જાય. તારું ભાઈ ભગવાન સિવાય કોઈ નથી. મુક્તાનંદ સ્વામી કહે છે ને, હરિબી ને કોઈ ન તેરા. એમાં શું કહે ખબર? લોકગીતમાં ચાર શ્રીફળ તારી પાલખીએ બાંધશે, પછી અમંગળ મંગળિયા વર્તાવશે. ચાર શ્રીફળ તારી પાલખીએ બાંધશે, અમંગળ મંગળિયા વર્તાવશે. એનો મતલબ, મરીએ ત્યારે જે ઓલી ઠાઠડી હોય ને, એમાં ચાર શ્રીફળ બાંધે, પછી થોડીક વાર રડે, બાર દિવસ તારા રોદણા રોશે, તેર મે દિવસે લાડવા ઠૂંસશે. હે, 12 દિવસ સુધી રડશે, ઓહો વયો ગયો, ઓહો મારો દીકરો, મારો ભાઈ, અને 13માં દિવસે, 13મું કરે, 13મું ક્રિયાને દિવસે લાડવા ખાય. એકાદ વર્ષ તારી તિથિઓ પાડશે, પછી તારી છબી ઘરમાં ટીંગાડશે. પછી ઘરમાં ખાલી ફોટો હોય, દિવસમાં એકાદી વાર યાદ ન આવે, રૂટીન લાઈફ થઈ જાય. માટે કહું છું અભિમાન છોડી દે, જીવતરમાં ભગવાન જોડજે. માટે કહું છું અભિમાન છોડી દે, જીવતરમાં ભગવાન જોડજે. મર્યા પછી ઓલું બહુ સરસ હરિનારાયણ સ્વામી કહે છે ને, રામ બોલો ભાઈ રામ, આમ આલો ભાઈ આમ, કાઢો બહાર ખોખું, ગામ થાય ચોખું. રામ બોલો ભાઈ રામ, આમ આલો ભાઈ આમ, કાઢી નાખો ખોખું, ગામ થાય ચોખું. માણસ જ્યારે જન્મે ત્યારે એ બાળકનો વજન કરો તો 2.5 કિલો જેવો હોય, અને મર્યા પછી રાખનો વજન પણ કેટલો હોય. આપણને જન્મ આપનારા બીજા, મર્યા પછી ઠાઠડી ઉપર લઈ જવા વાળા બીજા, તો પછી કોક બીજા ઉપર ભરોસો કરીને આ જિંદગી જીવવાનો શું મતલબ છે? જીવન કરતા તો જીવનની મજાઓ અલગ છે, મજાઓમાં પણ ઘણી સજાઓ અલગ છે. સજાઓ જોતા શીખીએ તો કદાચ જીવતરના પાયા નોખા છે. હરિવર વગર તારા જીવનના ક્યાં કોઈ થોથા છે? ઠેકાણ નથી આ જિંદગીના ભગવાનની ભક્તિ વગર. અરે મનવા જીવી લે, કારણ કે તારું જિંદગીમાં નથી હરિવર વગર. હે, ભગવાન વગર તારું કોણ છે? મુક્તાનંદ સ્વામીનું બહુ સરસ કીર્તન છે, હરિબી ને કોઈ ને તેરા, એવું સરસ ભજનના ઢાળમાં કીર્તન છે. આવો સાંભળીએ, ખૂબ રાજી થઈ જવા જેવું કીર્તન. સ્વામીના કીર્તનના શબ્દોમાં જોડાઈ જઈએ. હરિબી ને કોઈ ન તેરા સમજ ન રે, હરિબી ને કોઈ ન તેરા રે, ઓ હો હરિબી ને કોઈ ન તેરા સમજ મન, હરિબી ને કોઈ ન તેરા રે, ઓ ચાર દિન કી ચાંદની બીતે, ચાર દિન કી રે હા, ચાંદની બીતે આગે બોત અંધેરા સમજ મન, આગે બોત અંધેરા સમજ મન, હરી બિન કોઈ ન તેરા રે, ઓ મનુષ્ય દેહ દયા કરી દીની તાતે ચેત સવેરા રે, ઓ મનુષ્ય દેહ દયા કરી દીની તાતે ચેત સવેરા રે, ઓ अब कोई अवसर भूल जाएगो अब कोई अवसर भूल जाएगो सही गो दुख घड़ेरा समझ मन हरि बिन कोई न तेरा रे हो जी। મનુષ્ય દેહ દયા કરી દીનીએ, મનુષ્યનો દેહ દયા કરીને દીધો, તાતે ચેત સવેરા હવે તો સમજી જા, અબ કોઈ અવસર ભૂલ જાયગો, આ અવસર જો ભૂલી જશો તો સહેગો દુઃખ ઘણેરા। હવે એક પ્રશ્ન પૂછવો છે, કોઈ પણ વિદ્યાર્થીએ ઊભું થઈને જવાબ આપવાનો, કોઈને ખબર હોય ને તો। હાલો, એક ગોળ કિલ્લો છે, અમને આવો સંતો પ્રશ્ન પૂછતા, કોઈને ખબર હોય બોલતા નહીં, ખાલી ઊંચી આંગળી કરજો। એક ગોળ કિલ્લો છે, એમાંથી નીકળવાનો માત્ર એક જ રસ્તો છે। કેટલા રસ્તા છે? આખો ગોળ કિલ્લો છે, એમાંથી નીકળવાનો માત્ર એક રસ્તો છે। અને એક આંધળા વ્યક્તિને, કેવાને આંખું જેને નથી એવા વ્યક્તિને વચ્ચે મૂક્યો છે, કેમ બહાર નીકળશે? જરા ઊંચી આંગળી કરીને કહેશો? ગોળ કિલ્લો, એક દરવાજો, એક આંધળા વ્યક્તિને મૂક્યો છે, હાલો મને કયો કે કઈ રીતે એ વ્યક્તિ બહાર નીકળશે? ઊંચી આંગળી કરો, નોવન કોક તો બોલો, કઈ હેટે ખોટો જવાબ આપો, બીજું શું? આ ભાઈ કે છે અડી અડીને, હાલો દિવાલને મળતા જાય ને જ્યાં બારણું અડી, હવે બારણું આવ્યું અને બરોબર ખંજવાળવા હાથ લીધો, પાછો મેરી ગો રાઉન્ડ ચાલુ। આ લખ 84 શું છે? 1,84,000 ફેરા છે ને, ઈ જ છે બંધ કિલો છે, એમાં આંધળા છે એ આપણે। હવે ભગવાન નો દેખાણા તો પાછો મેરી ગો રાઉન્ડ ચાલુ। વિચાર કરો, એ અડતો અડતો જાય, આયા દરવાજો ને આયા પૂગીને ડાયરેક્ટ એને હાથ લઈને ખંજવાડ્યો ને પાછો દરવાજો પૂરો થયો ને ત્યાંથી હાલતો થઈ ગયો, એટલે ઈ ચક્ર પાછું ફરતું જ રહેવાનું। એટલે અત્યારે સંતો કહે કે ભજન કરીએ, ભક્તિ કરીએ, આ બધું આ લખ 84 બહાર નીકળવાનું જ છે। અમે ડોક્ટર છીએ ને, તો ડોક્ટરનું ભણી થોડું ઘણું એવું આવે કે માતાના ઉદરમાં જ્યારે બાળક હોય ને ત્યારે કેટલો ગરમાટો હોય, એ બધું સહન કરવું, એ લોહીના ખાબોચિયામાં રહેવું, પછી આ પૃથ્વી ઉપર જેવું તેવું મેલું ખેલું રહેવું, આવા આવા જીવન જીવવા, હાડ માસના લોચામાં જીવન જીવવા, એના કરતાં ભગવાનનું અક્ષરધામ કેવું સારું। આ આપણી એક મનુષ્યનો દેહ જ એવો છે કે જેમાં કંઈક નવીન કરી શકી, હું ભગવાનની ભક્તિ, બાકી ગાય ભાંભરીને સ્વામિનારાયણ બોલે, આપણને જીભ આપી છે વાચા, તો એનો ઉપયોગ કરીએ। અબકો અવસર ભૂલ જાયગો સહેગો દુઃખ ઘણેરા, કાન ખોલીને સાંભળજો વાલા વિદ્યાર્થીઓ, આ અવસર જો ભૂલ્યા તો સહેગો દુઃખ ઘણેરા, કેટલું દુઃખ સહન કરવું પડે એની કોઈ સીમા જ નથી, કેટલું દુઃખ સહન કરવું પડે। આવો મુક્તાનંદ સ્વામી આગળ શું કે, ભરત ખંડ મધ્યે જન્મ દિયો હે, જહાં પ્રભુ પ્રગટ બસેરા રે હો જી। ભરત ખંડ મધ્યે જન્મ દિયો હે, જહાં પ્રભુ પ્રગટ બસેરા રે હો જી। નર નારાયણ નામ રટણ કરી સ્વામી નારાયણ હા, નર નારાયણ નામ રટણ કરી સ્વામી નારાયણ હા, હો નામ રટણ કરી પાર કરો ભવ ફેરા સમજ મન હરિ બિન કોઈ ન તેરા રે। હવેની કડીમાં હેંભળા જેવું છે, ભરત ખંડ મધ્ય જન્મ દિયો હે, જહાં પ્રભુ પ્રગટ બસેરા। હવે હું બોલો એમ બોલજો, બોલો ભારત માત કી, અહીં કો કેમ બોલાયો, બોલો પાકિસ્તાન માત કી, તો તમે બોલજો, બોલો અમેરિકા માત કી, બોલો શ્રીલંકા માત કી। રામ શ્યામ અને ઘનશ્યામની પ્રગટ ભૂમિએ રામ શ્યામ અને ઘનશ્યામ ની પ્રગટ ભૂમિ. કેવું સરસ કવિઓએ લખ્યું છે કે શબ્દ એક શોધો તો સંહિતા નીકળે, અરે કુવો જો ખોદો તો સરિતા નીકળે. અલગ તાસીર છે આ ભારત દેશની, જ્યાં મહાભારત વાવો ને ભગવદ ગીતા નીકળે. હજુ એ કૃષ્ણના ટેરવા જો હાથડીથી આંસ ફફોરે, તો વાંસળીના ટેરવા સજીતા નીકળે. અરે હજુ જો લક્ષ્મણની એ રેખાઓ ધબકે છે કે જ્યાંથી રાવણ જેવા બીતા બીતા નીકળે, અને જનક જેવા રાજા હજુ એ ભૂમિમાં હળ હાકે, તો ભૂમિની તાસીર છે કે જ્યાંથી જીવતી જાગતી સતી સીતા નીકળે. આ ભારતના ભૂમિના વખાણ કર્યા છે સ્વામિનારાયણ. સદ્ધર્મ સ્થાપીને શીખવી એ ભક્તિ નિષ્કામ કરણી, એ ગુજર ભૂમિની બંધુ તનિયા વળી, તને ધન છે ધનમાં ભારત ધરણી. ભારતની ધરતીને કેવા વખાણી છે સ્વામી. હું કીધું ભરત ખંડ મધ્ય જન્મ દિયો એ જા પ્રભુ પ્રગટ બસેરા. ભગવાનને ધન્યવાદ તો એટલે જ કહેવા પડે કે ભારત ભૂમિમાં જન્મ દીધો. અત્યારે પાકિસ્તાનમાં રહેતા હોત, લ્યો હવે આપણને એમ જ થાય કે ન્યા રહેવાવાળે ન્યા ગમતું ત્યાં રહેવાનું એ. પણ તમે કહો એટલું સન્માન મળે. પેલા આખી દુનિયા શું કહેતું હતું, આ હું વેક્સિન દેહે થાળીઓન ટંકોરા વગાડે દીવા હળગાવે, આ હું વેક્સિન દેહે. અત્યારે ગુજરાત ભારત, ગુજરાતનો અનમોલ રત્ન ને ભારતનો સરતાજ કહેવાય ને પ્રાઇમ મિનિસ્ટર સાહેબ મોદી સાહેબે આખા વિશ્વને અત્યારે કોરોનાની વેક્સિન પૂરી પાડી છે. મંદિર બનાવવા વાળા વેક્સિન પણ પૂરી પાડી શકે છે. આ વાત ઉપર જોરદાર થાળીઓ વગાડે. બધા એમ કહેતા હતા કે આ થાળીઓ વગાડે છે, આ દીવા હળગાવે છે, આ તાળીઓ બજાવે છે, આ હું કોરોના કાઢશે. સૌથી હારામહારી અસરદારક વેક્સિન ભારતની છે. આવા ભારત ભૂમિમાં આપણને જન્મ મળ્યો એ કેવી મોટી વાત છે વાલા વિદ્યાર્થી બંધુઓ. મુક્તાનંદ સ્વામીએ પણ વખાણ. હવે આપણા સ્વભાવનું કીધું છે, સ્વભાવનું શું કહે છે. કામ ક્રોધ મદ લોભ માન તજી હો સંતન કા ચેરા રે હો જી. કામ ક્રોધ મદ લોભ માન તજી હો સંતન કા ચેરા રે હો જી. મુક્તાનંદ કહે મહા સુખ પાવે, મુક્તાનંદ કયા મહા સુખ પાવે. માન્ય વચન દ્રઢ મેરા સમજ મન, હરિ બિન કોઈ ન તેરા રે ઓ હો. હરિ બિન કોઈ ન તેરા સમજ મન, હરિ બિન કોઈ ન તેરા રે ઓ હો. હરિબિન કોઈ ને તેરામ છેલ્લી કડીમાં હું કીધું કામ ક્રોધ મદ લોભ માન તજી ઓ સંતન કા ચેરા. કામ ક્રોધ મદ ને લોભ ને માન ને સ્વભાવ છોડવાની વાત કરી છે. સ્વભાવ કેવા હોય ગામડું ને શહેરમાં માણસોના અલગ અલગ સ્વભાવો હોય. આ તમને એક સરસ દ્રષ્ટાંત આપું. ગામડામાં આપણે જઈએ ને ગામડામાં, એટલે ગામડામાં આપણે જઈએ ને તો મહેમાન ગતિ કરવા બોલાવે ને ત્યાં ખાલી એટલું જ કે થોડુંક ચા પાણી પીવા ચાલો એમ, થોડું પાણી બાણી પીવો એમ. શહેરમાં જઈએ તો એમ સારું જમવા બોલાવે. હવે ગામડામાં પાણી પીવા બોલાવે ધરાર બેહાડે એ બાજરાનો વે તે શું કહેવાય વેઢો એક જાડો રોટલો ઉપર માખણનો પીંડો અને મરચાના અથાણા સાથે છાશનો કે દૂધનો એક ભેંસુને તાજી છાશ દૂધનો વાટક્યો ભરીને કહીને કે જમીને તો જવું જ પડશે એમ. પાણીનું કે ચા પાણીનું ને જમવા માટે રોકે. શહેરમાં પશુ એમ સારું બોલાવે જમવા માટે. શા માટે બોલાવે? જમવા માટે. જમવા બેસીએ થાળી પીરસાય, આવડી આવડી રોટલી હોય, પેલી આવે બીજી આવે ત્રીજી આવે, પછી ચોથી રોટલી હાથમાં આવીને કે આ છેલ્લી તો લેવી જ પડશે. હવે એમ કે તમારો ડોહા આવી તો દહ જોહે, બરોબર ને? આવી તો કેટલી જોહે? આવી તો દહ જોહે. એમ સ્વભાવની વાત કરી છે. એમ કોઈને ગમતા હોય મહેમાનો, કોઈને ન ગમતા હોય, હેજી તારા આંગણિયા પૂછીને એ કોઈ આવે એને આવકારો મીઠો આપજે. મુક્તાનંદ કહે મહા સુખ પાવે, માની વચન દ્રઢ મેરા કોઈ નહીં. અરે સારું વર્તન કરવું હોય, સ્વામીએ કીધું કે મારું વચન સાંભળો. આનું તો આની અરે કઈ લેવા દેવા નથી. પણ એક બીજો સરસ જોક્સ. એકવાર એક ભાઈને ઘેરેના મિત્રો આવ્યા એને મળવા માટે. શું મળવા માટે આવ્યા? એને મિત્રો એ ઘરમાં આવ્યા ખાટલે બેઠા ને કીધું જમવાનું છે. હવે અમુક જગ્યાએ ઘર કેવા હોય ખબર, અમુક જગ્યાએ એવા મકાન હોય બે વ્યવસ્થિતપણે રહેતા હોય. એકવાર મહેમાન ઘરે આવ્યા, છૂટા હાણસીના વાઇટકાના ઘા થતા હતા, એટલે મહેમાન કે આમ તમે કેમ જીવો, એમાં હું કે જીવવાનું, કે આ બસ ટાઈમ પાસ કર્યા જવાની, ગઈ હવે વૃદ્ધાવસ્થા આવી, કે આમાં હું ટાઈમ પાસ, કે આ ગેમ છે, હું ગેમ છે, એ કે હાણસી ઘા કરે મને ઈટી જાય તો ઈ દાંત કાઢે, નો ઈટી જાય તો હું દાંત કાઢું, સમજ્યા. એટલે અહીંયા મહેમાન રોકાવા આવ્યા, હવે છ હાથ મહેમાનો બેઠા છે, એટલે આ ભાઈએ તો આમ ફોર્મમાં કીધું, કહું છું સાંભળો છો રસોઈ કરવાની છે. એટલે ઘરવાળા કે આવે આને હું કેવું, બધા મહેમાનને અમે આબરૂ કાઢવી એમ કરતા, નથી જમાડવા એ પાકું, મહેનત નથી કરવી એ પાકું. એટલે એને કીધું અહીંયા આવો તો અંદર બોલાવ્યા, થોડીક તોલાની બીક લાગી અગડી, સિંહ ઉપર ક્યાંક અંબામાં સવાર ન થઈ જાય. અંદર થઈને કીધું હા, તો કે શાકભાજીને થોડુંક ઘટે છે એવું લઈ આવી દો, આપણે જમાડી દઈશું. શાકભાજીને એવું લેવા ગયા ને આ બાજુ બેન આવી અને મહેમાનોની પાસે ફરિયામાં પોતાની મર્યાદા રાખીને માથે ઓઢણું ઓઢીને બેઠા, ઓઢણું ઓઢીને બેઠા ને પોક મૂકી રડવા માંડ્યા, ચોધાર આંસુ એ. તો ઓલા ઓલા બધા મહેમાનોએ પૂછ્યું, ભાઈ તમે રોવો છો કા, એવો બધો શું પ્રોબ્લેમ છે કે તમે રોવો છો, એ તમને કીધા જેવું નથી. હું હું કીધા જેવું નથી, તમને કીધા જેવું નથી. કયો તો ખરા કે અમારે ઘરે જે જમવા આવે ને, તમારા ભાઈ એને ઓલું ખૂણામાં પડ્યું ને, હાંભેલે હાંભેલે મારે, હું હાંભેલે હાંભેલે મારે, કે જમી જમાડે હરખાય પણ હાંભેલે હાંભેલે મારે એવું એ કે. તો ભાઈ અટાણે તો એ કે ક્યાં વાહા કાબરા થઈ જાય છે, ઘેરે પોગવાનું છે, હાલો અમારે નથી જમવું એમ જાય. તો પણ તમે એના ડેલીમાં જ જાઓ તો તમારા ભાઈ રાશન લઈને આવતા હશે, તમને પકડશે તો વગરમાં જમવાનું એને માર ખાવા પડશે ઉપરથી, એટલે વંડી ઠેકીને ભાગો. આને કહેવાય મહેમાન વંડી ઠેકીને ભાગ્યા. પછી મહેમાન વંડી ઠેકીને હાચન ભાગ્યા, આ બાજુ ઓલો ઘર ધણી ઘેરે આવ્યો, એ કે મારા દોસ્તારું ક્યાં, ઓલે પાછી રડવાનું ચાલુ કર્યું, કાં તમે રોવો છો, ઓલું ખૂણામાં હાંબેલું પડ્યું ને એ તમારા મહેમાનોને જોતું હતું, હે એ તમારા મહેમાનોને જોતું હતું, તો કે દઈ દેવાય ને, પણ કે તમે નાથ દ્વારાથી મને આવું મોંઘું હાંબેલું લાવ્યા, મારે કેમ દેવું. હવે ઓલા ઘરવાળાના મનમાં એમ કે ઓલા પાછા આવશે ને નહીં, આને મળવા માટે આવશે તો ઉપાધિ થાય, તો ઓલા ભાઈને એવું ચડાવ્યા, ઓલા ભાઈ કે હાંબેલું તો આપણે દઈ જ દેવું જોઈએ, કે ના નથી દેવું. ઓલા કે નહીં દઈ દેવું, હાંબેલા હાટું મારા મિત્રો ભૂખા જાય. હાંબેલું હાથમાં લઈ ડેલી ખોલીને ઓલા મહેમાનો આગળ ભાગતા હતા બિચારાને વાહે જોડ્યા, એનો ભાવ એવો કે જો હાંબેલું લેતા જાઓ, અને ઓલા એમ કે આગળ ટીપી નાખશે, ઓલા આમ બુમરાટ કરતા, સમજ્યા તમે, હામેલો હાથમાં તો બિચારો એમ કે હામેલું મારા મિત્રોને આપી દઉં, ઓલાને એમ કે જમવા તો નથી મળ્યું, ઉપરથી આ વાહામાં હાંભેલા ખાવા પડે, એના કરતા ભાગ્ય. એટલે આવી દુનિયા છે. હવે શ્રીજી મહારાજના મૂર્તિનું એક સરસ કીર્તન આપણે લેવું છે, બહુ પ્રસિદ્ધ છે, અને બ્રહ્માનંદ સ્વામીએ બહુ ભાવથી આ કીર્તનોમાં ભગવાનની મૂર્તિની રચનાઓ લીધી છે. આવો સાથે મળીને સાંભળીએ. લગાડી તે પ્રીતિ લાલ રે હો પ્રીતલડી તો લગાડી, લગાડી તે પ્રીતિ લાલ રે હો પ્રીતલડી તો લગાડી, હો પ્રીતમ મારા પ્રેમ ના તમે તીખા બાણ રે હો પ્રીતમ મારા પ્રેમ ના તમે તીખા તીખા બાણ, જોતા તમને જાગવા રે, જોતા તમને પરવશ મારા પ્રાણ રે હો પ્રીતલડી તો લગાડી, છેલ્લી કડી હાર હજારો પેરિયો ને તેનો નો નજારો કરે જો કરે જો કરે જો રે હો, હાર હજારો પેરિયો ને તેનો નો બ્રહ્માનંદ કહે હૈ રે વસિયો, બ્રહ્માનંદ કહે હૈ રે વસિયો, કોડીલો નંદ કિશોર રે હો પ્રીતલડી બહુ સરસ બ્રહ્માનંદ સ્વામી નું કીર્તન. હાર હજારો પેરીઓ નેણું નો નજારો જો, ભગવાનની આંખમાં જોવો તો નેણુંના નજારાનો ખ્યાલ આવે. એ મૂર્તિ, દિવ્ય મૂર્તિ. આપણા યાદ એવું વાલા વિદ્યાર્થીઓ લાઈવના માધ્યમથી પણ ઘણા ભક્તિઓ સાંભળે છે. ધર્મનંદન શ્રી ઘનશ્યામ જ પધરાવાય ને એક વર્ષ પૂરું થાય છે, ખબર છે ને? 13, 14, 15 અને 16 ચાર દિવસ ભગવાનનો ભવ્ય પાટોત્સવ આપણે ઉજવવો છે વાલા ભક્તજનો, વાલા વિદ્યાર્થી બંધુઓ. ભગવાન એમાં એક દિવસ, આખો દિવસ ભગવાન 8 અલગ અલગ ઝાંખીમાં દર્શન આપશે, 8 વાંકા બદલાવશે ભગવાન એક દિવસમાં નવા નવા. એ પણ રાજકોટ ગુરુકુળની ચેનલમાંથી આખો ઉત્સવ અમારે સર્વરૂમની ટીમ, પાર્થભાઈ શિંગાળા વગેરે વ્યક્તિઓ વિદ્યાર્થીઓ આપણે લાઈવ કરવાના છે. અવશ્ય પણ એ લાઈવમાં નિહાળજો. બીજું વાલા વિદ્યાર્થી બંધુઓ, બહુ સરસ એક ધૂન છે. હવે એ ધૂન તરફ આપણે આગળ જવું છે, પણ એ ધૂન તમને મજા આવી જશે, બહુ આનંદ આવશે. એટલે તાળીઓ અરે એન્જોય કરવાની છે એ ધૂનને, બરોબર? રેડી ને? આ અમારા ભાઈ પાછળથી એક નાની એવી વાત જાણવા મળી છે, લાઈવમાં પણ વિદ્યાર્થીઓને પણ ખાસ ખાસ એ શણગારના અલગ અલગ દર્શનો કરજો, બહુ વ્યવસ્થિત રીતે કંડારી. અને આ લાઈવના કેમેરાના માધ્યમથી, ડિજિટલના માધ્યમથી ખૂબ મહા મહેનતે આ વિદ્યાર્થીઓ, આ સર્વરોની ટીમ, અમારી આઈટી વિભાગની ટીમ, પાર્થભાઈ શિંગાળા વગેરે વિદ્યાર્થીઓ આપ સમક્ષ રજૂ કરશે. ખાસ આપણે લાઈવમાં પણ તે નિહાળશું. ફરી પાછું યાદ આવે ના આવે. લેતા ઘનશ્યામજીનું નામ દુનિયા રાજી મરે છે, લેતા ઘનશ્યામજીનું નામ દુનિયા રાજી મરે છે, લેતા મારા વાલાજીનું નામ દુનિયા રાજી મરે છે, લેતા મારા વાલાજીનું નામ દુનિયા મંદિરે જવામાં અથડાઈ પડે. કવિ એ જેને લખાણે શબ્દો બધા પરફેક્ટ તાઈકા છે. કવિએ જેને શબ્દો ટાંક્યા છે એને બહુ પરફેક્ટ ટાંક્યા છે કે જે મંદિરે જવા ટાણે એના પગ દુખે છે, અને જ્યારે આટા મારવા છે આખા ગામમાં એમાં એનું કાંઈ નથી થતું. હવે આમાં ભગવાનના ભગતનું હું વિચારું હજી એને આગળની કડીઓ જોવો, પછી ભગવાન એમ કહે કે મારી ઉપર રાજી નથી થતા. હવે તમારી ભક્તિમાં ક્યાં ક્યાં કચરા છે ગઈ તો જોવો. બીજી કડી બહુ સરસ છે, પેલા આપણે શરૂઆતથી જ કરશું. તાળી પાડવા માયની હથેળી દુખે, આમાં કેટલા ની હથેળી દુખે, તાળી પાડવા માયની હથેળી દુખે, દુનિયા લાજી મરે છે. ન્યૂટનનો ત્રીજો નિયમ, આઘાત અને પ્રત્યાઘાતનો લગાડવો હોય તો કોઈને હાથ દુખતા સમજા. બે જણા ઉભો હોય, એકે લાફો માર્યો તો ગાંધીજી વાળો હોય એને એમ થાય ગાંધીજીને સન્માન, ગાંધીજીને આદર્શો, કે લાવો બીજો ગાલ ધરું. બાકી ન્યૂટનના નિયમો સમજતો હોય, આઘાત પ્રત્યાઘાત સમજ્યા ને, આઘાત અને પ્રત્યાઘાતમાં કોઈને હથેળી દુખતી નથી, પણ થોડીક વાર આગળ તાળીઓ પડવાની કીધી એમ બધું પ્રોગ્રામ સમજ્યા ને. એટલે ભગવાનની ભક્તિ કરવા ટાણે જ કેમ શરીર તૂટે છે, પછી હું કે ખબર યાર, કિસ્મત જ ખરાબ. અરે કિસ્મત નહીં, બુદ્ધિ ખરાબ છે તારી. ઠાકોરજીમાં ધ્યાન દો તો ભગવાન આપણામાં ધ્યાન દે. ભાઈ સરસ કડીઓ છે, હજી સાંભળવાનું છે, બરોબર ને? ધૂન બોલવામાં એના મોઢા દુખે છે, બોલવામાંના મોઢા દુખે છે, આપણે થોડું ચેન્જ કરીએના મોઢા દુખે છે, ધૂન બોલવામાંના જડબા દુખે છે, ધૂન બોલવામાંના જડબા દુખે છે, ગાડો બોલવામાં હોશિયાર દુનિયા જાચી મરે છે, ગાડો બોલવામાં હોશિયાર દુનિયા લાદી મરે છે, કોકની મારી તારી કરવામાં હોશિયાર દુનિયા લાજી મરે છે, મારી તારી કરવામાં હોશિયાર દુનિયા લાજી મરે છે, એટા મારવા જીવના દુનિયા શરમે મરે છે, એટા મારવા જીવના દુનિયા શરમે મરે છે. આ વસ્તુ તો આપણે બધા અનુભવી છે કદાચ, અને ગાળો નથી બોલતા, ગુરુકુલ જેવું પવિત્ર સાનિધ્ય છે, પણ ધૂન બોલવા ટાણે કોના મોઢામાંથી અવાજ નીકળે, સવારે કીર્તન બોલવામાં કેટલી વાર કેવું પડે તે અવાજ નીકળે. બાકી આખી મારી તારી કરવા વાતોના ભડકા જીકવા બેહાડા હોય તારે ટાઈમ વયો જાય ખબર ન પડે. બહુ સરસ છે હો, પાછું આ આ બધી વસ્તુ સમજા જેવી ખરી, ન સમજો તો વાંધો નહીં, પણ સમજા જેવી ખરી. કારણ આ કાયામાંથી હંસલો રે સવારે કાલે, એ બધું પણ લેવું, આજ બધું સમજાવું. કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું, સમજ્યા તમે? હવે આની છેલ્લી કડી કડી છે, મોજથી લઈ લઈને પછી આપણે આ બધું લઈને પછી પૂરો કરો પ્રોગ્રામ. ઠાકર થાળી ઉત્સવ એટલે રાસ લેવાનો છે, એટલે રાસ કેટલાને આવડે છે. આગળ એક સિંગલ સર્કલ કરવાનું છે, અમે કેશું તઈ, હજી વાર છે, બરોબર? હાલો છેલ્લી કડી, બસ અવાજ નહીં, છેલ્લી કડી. દર્શન કરવામાં એની આંખો દુખે છે, જોવામાં હોશિયાર દુનિયા લાજી મરે છે, જોવામાં હોશિયાર દુનિયા લાજી મરે છે, એ ફિલ્મો જોવામાં હોશિયાર દુનિયા લાજી મરે છે, ફિલ્મો જોવામાં હોશિયાર દુનિયા લાજી મરે છે, લેતા ઘનશ્યામજી નું નામ મરવાલા જી નું નામ દુનિયા લાજી મરે છે, લેતા મરવાલા જી નું નામ દુનિયા લાજી મરે છે. દર્શન કરવામાં એની આંખલડી દુખે, પાછળથી પૂજામાં જોતા હોય, અહીંયા દંડવત થાય ન થાય સલામ કરીને ડાયરેક્ટ નીકળી જાય. થોડી વાર દર્શન કરવામાં પ્રોબ્લેમ થાય, આખડી વિડીયો વિઝન ચાલુ કર્યું હોય, હાથ નીકળી જાય, ભગવાનના દર્શનમાં આંખો દુખે ભાઈ, પણ પછી આવું કરીએ ને એટલે ભગવાન પાસે કંઈક માગીએ ને, ભગવાનના જવાબ એ બહુ સરસ હોય. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. એ કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, કોઈનો છેતરો છેતરાવ હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. જપતી ચોખા લઈને મંદિરે આવે, જપતી ચોખા લઈને મંદિરે આવે, આઘાયું ભારઈને ફદિયા ફગાવે, આઘાયું ભારઈને ફદિયા ફગાવે. ચપટી ચોખા લઈને મંદિરે જાય અને મૂર્તિ ભગવાન તો આઘા હોય, ત્યાંથી આમ પૈસા ઘા કરે, આગળ ગ્રીલ કઈ કે અમુક જગ્યાએ હોય એમ પૈસા ઘા કરે, આઘા ઉભા રહીને ફદિયા ફગાવે, એક થોડાક ચોખા લઈને જાય મંદિરે અને ભગવાન ફદિયા ભગવાન સામે ફગાવે. ચપટી ચોખા લઈને મંદિરે આવે, ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘાયું ભારઈને ફદિયા ફગાવે, આઘાયું ભારઈને ફદિયા ફગાવે. ચપટી ચોખા લઈને મંદિરે આવે, ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘાયું ભારઈ પીતળિયા. હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, એવા પીતળિયા. હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. ભગવાને જવાબ આપ્યો, જોયું ભગવાને જવાબ આપ્યો, તો આઘા ઉભરીને આમ ફદિયા ફગાવે એટલે તારા પિત્તળના રૂપિયાની મારી આમ ભાઈ. અનંત કોટી બ્રહ્માંડોનો ધણી છે જેના એક ઇશારે કરોડ કરોડ બ્રહ્માંડો ઉત્પત્તિ સ્થિતિ અને લઈને પામે છે, એવા ભગવાનને બે રૂપિયાની શું જરૂર, ભાવ અર્પણ કરવાનું કીધું છે, બરોબર ને? બીજી કડી બહુ સરસ છે. બે પાંચ ફૂલ લઈ મંદિરે આવે, બે પાંચ ફૂલ લઈ મંદિરે આવે, બે પાંચ ફૂલ લઈ મંદિરે આવે, બે પાંચ ફૂલ લઈ મંદિરે આવે. મને મનાવવા માનતા ઉમાને, મને મનાવવા માનતા ઉમાને, મને મનાવવા માનતા ઉમાને, મને મનાવવા માનતા ઉમાને. બે પાંચ ફૂલ લઈને મંદિરે આવે, ભગવાનને અર્પણ કરે ને પછી, એ ભગવાન મારા કામ બની જાય તો હું તમને આમ. સાચી વસ્તુ છે, પણ ભાવ હૃદયનો ભળે તો સાચું છે. બાકી ભગવાને એમાંય સાચો જવાબ આવ્યો. બે પાંચ ફૂલ લઈ મંદિરે આવે, બે પાંચ ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા ઉમાને, ફૂલના બે લાખ દેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, એવા બે ફૂલના બે લાખ દેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, એ હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. હવે વિચાર કરો, આમાં કાંઈ ખોટી વસ્તુ છે. આપણે શું કરી ખબર, ભલે ભગવાનને અર્પણ કરવામાં પ્રોબ્લેમ નથી, પણ ખાલી બસ ભગવાનને જે જોઈએ નથી આપતા. ભગવાન સેના ભૂખ્યા છે? ભાવના ભૂખ્યા છે. ભાવ અર્પણ ન થાય એટલે એ રમત કરી, એમ સર્જનહાર સાથે રમત કરી, બરાબર છે? એટલે ભાવ અર્પણ થાય તો એ ભાવ ભક્તિ બને છે. બહુ સરસ છે. આ કળિયું બહુ મસ્ત છે, બહુ ગમે એવી છે. છેલ્લી કળીમાં બહુ એકદમ બેસ્ટ છે. અત્યારની દુનિયા કઈ રીતે છેતરે છે. મારા તે નામનું ફિલ્મ બનાવે, મારા તે નામનું ફિલ્મ બનાવે, મારા તે નામનું ફિલ્મ બનાવે, મારા તે નામનું ફિલ્મ બનાવે, ઘોડા લોકોને જોવા ભરમાવે, ઘોડા લોકોને જોવા ભરમાવે, ઘોડા લોકો જોવા ભરમાવે, લોકોને જોવા ભરમાવે. ભગવાનના નામનું ફિલ્મ બનાવે, ઠાકોરજીના નામનું ફિલ્મ, અને પછી એની જાહેરાત કરે એટલે બધાને શું થાય, ગયા તો ભગવાનનું હશે એટલે જોવા જાય. પણ મારા તે નામનું ફિલ્મ બનાવે, મારા તે નામનું ફિલ્મ બનાવે, ઘોડા લોકોને જોવા ભરમાવે, ઘોડા લોકોને જોવા ભરમાવે. પાંચની ટિકિટ માં વેચાતો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગેલો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગેલો નથી રે, કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે, હું કઈ ગાંડો નથી રે, કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગેલો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગેલો નથી રે, હું કઈ ગાંડો નથી રે. પાંચની ટિકિટમાં ભગવાન કે હું એમ વેચાવું તો એ બંધાણો, પણ કોની સુદામાની મિત્રતા એ બંધાણો, એ બંધાણો તો કોની ગોપીઓના અને સંતોના પ્રેમથી બંધાણો. અચ્યુતમ કેશવમની કળીઓમાં કેવું સરસ, કોણ કહેતે હે ભગવાન ખાતે નહીં તુમ શબરી કે જૈસે ખિલાતે, કોણ કહેતે હે ભગવાન આતે નહીં તુમ ગોપીયન કે જૈસે બુલાતે, કોણ કહેતે હે ભગવાન ખેલતે નહીં તુમ ગોવાલો કે જૈસે ખિલાતે નહીં. ભગવાનમાં હકીકતમાં ભગવાન બધું કરે છે, પણ આપણે જે એનો ભાવ હતો ને, વિદુરજીને કીધું ને, ઉદ્ધવજીને કીધું, ઉદ્ધવજી સમાચાર લઈને જા, ત્યારે સમાચાર લઈને ગોપીઓ પાસે આવ્યા ત્યારે કીધું કે તમને કૃષ્ણ યાદ નથી આવતો, તમે કાનુડાને મળવા કેમ નથી આવતા. ગોપીઓએ બહુ સરસ જવાબ આપ્યો કે ઉદ્ધવજી તમે તો એમ કહો છો કે કૃષ્ણ યાદ કેમ નથી આવતો, અરે આ શરીર, આ શરીરમાંથી પ્રાણ વયા જાય અને આ પ્રાણ વગરના શરીરના હાડકાની વાંસડી બનાવીને ફૂંક મૂકો ને તો એમાંથી પણ અવાજ શું આવે, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. એટલો પ્રેમ કરીએ છીએ કૃષ્ણને, તમને શું ખબર. ભગવાન બીમાર થયા, મથુરામાંને કીધું કે કોઈના સાચા ભક્તના ચરણની રજ લઈ આવો ને તો અમે સાજા થઈએ. કોને કીધું એવું, નારદજીને ભક્તિ શીખવાડવા માટે. એટલે મોટા મોટા ઋષિ મુનિઓ, મોટા મોટા દેવતાઓ પાસે કીધું, જ્ઞાને કીધું, ભગવાનને તમારા ચરણની રજ આપો, તમે ભક્ત હોય તો ભગવાનને હાજુ થવું છે. બધાએ શું વિચાર્યું, ભાઈ પાપમાં પડીએ, પાપમાં જ પડીએ ને ભગવાનને, એને આપણા પગની રજ આપીએ તો પાપમાં પડીએ કે નહીં. એ કે ભગવાનને આપણા પગની રજ ન અપાય, પાપમાં પડીએ, કોઈએ ન આપી. છેલ્લે નારદજી ગોપીઓ પાસે આવ્યા ગોકુળમાં વૃંદાવનમાં કે તમે તમારા પગની રજ આપો. ત્યારે શું કીધું, લ્યો લઈ જાઓ. નારદજી કે તમને એવું નથી થતું કે હું આ પગની રજ અમે તમને આપશું તો અમારું જીવન, ટૂંકમાં કહેવાય તો અમારું શું થશે એવું તમને નથી થતું. અરે કૃષ્ણ હાજો થતો હોય ને તો નરક તો ઠીક, તમે કયો એવા દુઃખ ભોગવવા તૈયાર છે, ભગવાન હાજો થતો હોય તો. બીજા બધા મોટા ભક્ત હતા, યોગીઓ ઋષિઓ બધા મોટા મોટા હતા, પણ એને કેવું તથ્ય માર્યું કે આપણા પગની રજ ભગવાનને દેવાય નહીં. પણ ગોપીએ કીધું, પાપ એકવાર લાગતો હોય તો 70 વાર લાગે, એવી ભક્તિ જ્યારે આવશે ને ત્યારે ભગવાન હકીકતમાં બહાર નીકળીને કહે, વાહ હું તારી ભક્તિ છું. નરસૈયાની હુંડી સ્વીકારવા માટે પ્રભુ એમને થોડા આવે, હે મારી હુંડી શામળિયા ને કાજરે શામળા ગીરધારી, તાળીઓ પાડો, બે કડી ગાવી છે પણ મોજ આવી જાય. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, હે મારી હુંડી સ્વી મારો મહારાજ રે શામળા ગીરધારી, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, હે મારી હુંડી, હે મારી હુંડી શામળિયા ને કાજ રે શામળા ગીરધારી, હે મારી હુંડી શામળિયા ને કાજ રે શામળા ગીરધારી, મારી હુંડી આવો ગીરધર રે શામળા ગીરધારી, મારે નથી બીજાની આશરે શામળા ગીરધારી, મારે નથી બીજાની આશરે શામળા ગીરધારી, નરસિંહ મહેતાની કલતાલ કરતાલ, હે ગાંધીજીની હડતાલ, નરસિંહ મહેતાની કરતાલ અને સ્વામિનારાયણનું વડતાલ ફેમસ છે ને, તો એ કરતાલ વાળો નરસિંહ મહેતા આપણા જૂનાગઢના હતા, એક કડી ગાવી એટલી ઢીલી હાલે નહીં, જોરદાર તાળીઓ પાડીને, હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, હે મારી હુંડી, હે મારી હુંડી શામળિયા ને કાજ રે શામળા ગીરધારી, હે મારી હુંડી શામળિયા ને કાજ રે શામળા ગીરધારી, હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે મારી વારે આવ્યા કૃષ્ણ દેવ રે શામળા ગીરધારી, મારી વારે આવ્યા કૃષ્ણ દેવ રે શામળા ગીરધારી, હે મારા અસૈરા કરા કામ રે શામળા ગીરધારી, હે મારા અસૈરા કરા કામ રે શામળા ગીરધારી, હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, મારી હુંડી સ્વીકારો મહારાજ રે હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, હે મારી હુંડી શામળિયા ને કાજ રે શામળા ગીરધારી, હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, આવી નરસૈયાની હુંડી પણ મહારાજ સ્વીકારે ક્યારે પ્રેમ હોય ત્યારે, પેજ નંબર કેટલા છે એ નથી ખબર પણ મુક્તાનંદ સ્વામીનું એટલું જોરદાર કીર્તન છે, કીર્તન એ ગાઈને પછી તમારી છેલ્લે જે મોજ મજા ઠાકર થાળીનો ઉત્સવ આપણે કરવો છે એક કીર્તન તો બધાએ ગાવાનું છે, નેણા ઠરે છે જોઈને, બાલસાહેબ વિહાર લાવ્યા છો હોય તો ખોલો, નેણા ઠરે છે જોઈને, ન હોય તો અહીંયાથી ગાશે, પેજ નંબર 50 ઉપર છે, સારો સાથે આવીને એમાં કેવું મુક્તાનંદ સ્વામીએ લોકડિયાની લાજ ના રાખી, કોઈની લાજ જ નથી કે મારા વેણ વગોઈને હું બોલું એ ભલે ને વગોવાઈ જાય, શ્યામ વિના હું ચૌદે ભુવનમાં, ચૌદ અતળ વિતળ સુતળ તળાતળ મહાતળ રસાતળ ને પાતાળ, ચૌદે ચૌદ નીચે ને ઉપરના બધા લોકમાં, ચૌદે ભુવનમાં હું રંગે ન રાચું, એ કોઈને દીઠા ન ગમું, કોઈ કોઈને જોઈને નજરું ન મિલાવું, મને કોઈ ગમે જ નહીં તમારા સિવાય, એ મુક્તાનંદ સ્વામીનો પ્રેમ આપણામાં કેટલો આવે એ જોવું છે, ત્યારે જોરદાર કીર્તન ગાવાનું છે બરોબર, પછી રાસ લેવા છે સરસ સરસ કીર્તનો સાથે, હે નેણા ઠરે છે જોઈને રે મારા, નેણા ઠરે છે જોઈને, તાળીઓ સાથે હો, હે રહી છું મોહન સંગ મોઈને રે મારા, નેણા ઠરે છે જોઈને, જે દિન માં દર્શન નવ પામું રે, જે દિન માં દર્શન નવ પામું રે, જે દિન માં દર્શન નવ પામું રે, મારો તે દિન વીતે રોઈને રે મારા, નેણા ઠરે છે જોઈને, ઓ મળ્યાની લાજન રાખો રે, કડિયાની લાજન રાખો રે, કડિયાની લાજન રાખો રે, એકે મારા વેણ વગોઈને રે, મારા નેણા ઠરે છે જોઈને, કે મારા શ્યામ વિના હું ચૌદ ભુવન મારે, શ્યામ વિના હું ચૌદ ભુવન મારે, શ્યામ વિના હું ચૌદ ભુવન મારે, શ્યામ વિના હું ચૌદ ભુવન મારે, હે રંગે નરાચું કોઈ આનંદ મોહન વર પામી રે, આનંદ મોહન વર પામી રે, હે મુક્તાનંદ મોહન વર પામી રે, આનંદ મોહન વર પામી રે, ગુડ મર જાદા ખોઈ જોઈને રે, મારા નેણા ઠરે છે જોઈને, નેણા ઠરે છે જોઈને રે, મારા નેણા ઠરે છે જોઈને, રહી છું મોહન સંગ મોઈને રે, મારા નેણા ઠરે છે જોઈને, રહી છું મોહન સંગ મોઈને રે, મારા નેણા ઠરે છે જોઈને રે, મારા નેણા ઠરે છે જોઈને રે, મારા નેણા ઠરે છે જોઈને. સ્વામિનારાયણ ભગવાન કી જય. હવે ખાલી બે મિનિટ માટે ઉભા થઈ જાઓ. નારાયણ સ્વામી ધૂન કરતા આવડે છે? એક પગ આવી રીતે આમ, પાછો પગ આમ, આવડે ને ધૂન? શીખવાની છે, ન આવડે તો હાલો સરસ મજાની ધૂન કરીએ ખાલી બે મિનિટ, પછી રાસ લેવાય એટલે બેહાડાસ તમને. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, આ ભાઈને આવડે. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, એક સાથે હો, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, નામ ઘન શ્યામ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, નામ ઘન શ્યામ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, નામ ઘન શ્યામ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી, થોડી સ્પીડ વધે છો, નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, નામ ઘન શ્યામ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હાલો હવે ઊંચા થો, શ્યામ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, નામ ઘન શ્યામ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, નામ ઘન શ્યામ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, ભગવાન બહુ સરસ ધૂન કરી. હવે આપણે ઠાકર થાળી ઉત્સવ આ કેમેરા ઉપર લઈ જવાનો પેલા સ્ટેપમાં. હલો, રાસ લેતા આવડતા વિદ્યાર્થીઓને આવડતો, આપણે એક રાઉન્ડ કરો છે પણ બેસ્ટ રાસ જે લેતા હોય ને એ વિદ્યાર્થીઓ આવો. હાલો, ભગવાનના સરસ કીર્તનો સાથે આપણે રાસ લેવો છે ઠાકોરજી ઠાકર થાળી. હલો ભાઈ, સ્પીડમાં જૂના વિદ્યાર્થીઓ ખાસ. હલો ભાઈ, કઈ હલો વિદ્યાર્થીઓ આવી જાય, વાંધો નહીં. હાલો, હે જુઓ જુઓ છેલાજીનું છો ગલિયું, જુઓ જુઓ છેલાજીનું છો ગલિયું, હે જુઓ જુઓ છેલાજીનું છો ગલિયું, જુઓ જુઓ છેલાજીનું છો ગલિયું, છો ગલિયા નિશી કહું વાત, છેલાજીનું છો ગલિયું, છો ગલિયાની શી કહું વાત, છેલાજીનું છો ગલિયું, સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે, કોઈ કોઈ નું નથી રે, આ મારી દીકરી ને આ મારી માત છે, આ મારી ઘરવાળી ને આ મારો તાત છે, વાત છે, અમારી દીકરી ને અમારી માત છે, અમારી ઘરવાળી ને અમારો તાત છે, અમારી ઘરવાળી ને અમારો તાત છે, પણ મુવાની સંગાથે કોઈ જાતું નથી રે, કોઈ કોઈ નું નથી રે, જન્મ રે દીધો, પાડી પોષી ને તને મોટે રોકી દો, જનની જનતાએ જન્મ રે દીધો, પાડી પોષી ને તને મોટે ગયાને કેટલાક જવાના, કેટલાક ગયાને કેટલાક જવાના, ના કોઈ રહ્યાને ના કોઈ રહેવાના, ગાડી જણણ જણણ જાંજવ ગાડે ઓ ધીમ ધીમ ધીમ ધીમ દુકડ વાગે જય હો હે તારા એવા પરુષન માન હે તને સ્વર્ગ રે ભૂલાવો શામળા બેસી જાઓ ન્યાન્ય બેસી જાઓ નીચે બેસી જાઓ બસ હવે ખાલી માનસી પૂજા કરવાની છે સારી એવી માનસી પૂજા બહુ સરસ આજે ઠાકર થાળીનો ઉત્સવ કર્યો ખૂબ સરસ લાઈવમાં પણ કીર્તન ભક્તિ કર્યા લાઈવમાં નિહાળતા દરેક વાલા વડીલશ્રીઓને પણ ખાસ આગ્રહ છે આવતી તારીખ 13, 14, 15, 16 ગુરુકુલ જ્ઞાનબાગમાં વિરાજમાન ધર્મનંદન શ્રી ઘનશ્યામ મહારાજનો પ્રથમ પાટોત્સવ તારીખ 13ના દિવસે પ્રભુ બપોર પછી ચોકલેટના વાઘા ધારણ કરી દિવ્ય દર્શન આપશે તારીખ 14 નવા નવા 8 સ્વરૂપ છે વૈષ્ણવોમાં 8 કહેવાય ને ઝાંખી 8 ઝાંખી એવી 8 અલગ અલગ સ્વરૂપ ભગવાન દર્શન આપશે તારીખ 15 ઠાકોરજી વર્ણિવેશ જેવા અલગ અલગ મોરપીછના વાઘા જેવા નવા નવા દર્શનો આપશે અને 16 તારીખે અભિષેક તથા અન્નકૂટના દિવ્ય દર્શનો ખાસ લાભ લેજો અહીંયાથી ખાસ લાઈવની વ્યવસ્થા છે હવે જ્યાં તમે બેઠા છો ત્યાં પણ અને વિદ્યાર્થીઓ પણ આંખો બંધ કરીને બેસો આપણે માનસી પૂજા કરી ત્યારબાદ અત્યારની સંકીર્તન સરિતા પૂર્ણ કરશું મહારાજ સભામાં એકાદશીના જાગરણની સભામાં બેઠા છે, પ્રભુ પાસે જાય અને પ્રભુને પ્રેમથી પગે લાગીએ પેલા તો, અને પ્રભુને પ્રેમથી દંડવત કરી સભામાંથી પ્રભુને કહીએ, પ્રભુ એકાદશીનો દિન છે, આજે આપણે પણ ઉપવાસ હતો, થોડું જળ છે, સંતરા મોસંબીનો રસ છે, લ્યો પ્રભુ જળ ગ્રહણ કરો. પ્રભુને જળ અર્પણ કર્યા, ભગવાન પ્રેમથી સોનાના લોટામાં સરસ સંતરા મોસંબીના જ્યુસને ગ્રહણ કરે છે. લોટો ભગવાન પાસેથી લઈ ભગવાનને કહીએ, પ્રભુ આવો, આપની સુખસૈયા મહેલમાં તૈયાર છે, પ્રભુ પોઢવા પધારો. ભગવાનને એટલા વહાલથી પોઢાડવાના છે વાલા ભક્તો, હાથ પકડીને પ્રભુને લઈ આવીએ, પ્રભુ આપણા હાથે હાલા જાય, બીજા હાથમાં સોટી ફૂમકા વાળી હો, ફૂમકા વાળી સોટી ભગવાનના મુલાડતા જાય, ફૂમકા વાળી સોટી હાથમાં છે, પ્રભુ વાતો કરતા જાય, ચાલો સુઈ જવાનું છે ને. આજે તો બહુ મજા આવી જાગરણમાં, વિદ્યાર્થીઓએ સરસ રાસ લીધા, જ્ઞાનબાગમાં ગયા હતા આજે તો જાગરણ કરવા, આવી ભગવાન મીઠી મીઠી વાતો કરે. મહેલમાં લાવીએ ભગવાનને, ગુલાબને બગીચામાં, મોગરાના બગીચામાં સુંદર શીશ મહેલ ભગવાન માટે તૈયાર કર્યો છે. માનસી પૂજામાં તો એક પણ પ્રકારનો ખર્ચો નથી, તમે ધારો તો સોનાના મહેલ પણ બનાવો, શીશ મહેલમાં ભગવાનને આજે પોઢવા લઈ જવા છે. સીડી ચડીને ભગવાન પોતાના પ્રતિબિંબ અહીંયા ત્યાં જોઈને ખૂબ રાજી થાય, વાહ અરીસાનો શું કારીગરાઈ કરી છે, શું મહેલ બનાવ્યો છે. બહુ રાજી થકા ભગવાન ધીમે ધીમે સીડીઓ ચડે છે, રૂમમાં આવ્યા પોતાના બેડરૂમમાં ભગવાન, એને પણ આપણે અક્ષર ઓરડું નામ આપ્યું છે. ભગવાન આવ્યા અને ભગવાનના ઝરિયાની વસ્ત્રોને ધીરેકથી ઉતારીએ, કુણી મખમલની એવી ધોતી પહેરાવી, માથે ખેસ ઓઢાડી અને પ્રભુને માથે નાની એવી આછી એવી ઊનની ટોપી પહેરાવી, પછી બેસાડીને ભગવાનને કહે, પ્રભુ તમે જળ તો ધારણ કર્યું હતું પણ થોડું ઘણું ફ્રૂટ લેવું છે. પ્રભુ કે ના, આજ તો એકાદશીનો ઉપવાસ કર્યો છે, કાલે આમ પણ પારણા છે એટલે કાંઈ નહીં. ફરીથી સાદું જળ પ્રભુને આપ્યું, ભગવાને બે ત્રણ ઘૂંટડા જળનું પાન કર્યું. પછી ભગવાને કે હાલો એ સુઈ જશું ને, ના પ્રભુ થોડી વાર વાતો કરીએ. ભગવાને કહે કે આજ તો એકાદશીનું જાગરણ હતું, બહુ વાતો કરી છે, થોડું સુઈ જઈએ તો સારું. ભગવાનને આપણે પણ થોડીક રમત કરીએ, ભગવાન પોતાના હાથની બે આંગળીઓ આમાં ટચાક્યા ફોડે, આપણે ભગવાનને વાલથી કહીએ, પ્રભુ તમારા ચરિત્રો ખૂબ વાલા લાગે છે ભગવાન. ભગવાનના અવોરણા લઈને ભગવાનને બેડ ઉપર બિરાજમાન કરી ઠાકોરજીને કહીએ, લ્યો પ્રભુ હવે ચરણ ચંપી કરવી છે ત્યારે લાંબા થઈ જાઓ. પ્રભુ પોતાના ચરણોને આમ આપણી સમક્ષ લાંબા કરે, ભગવાનના ચરણોમાં 16 ચિહ્નો ધારી ધારીને જોઈ લઈએ હો. બે હાથે ધીમે ધીમે ભગવાનના પગ ચરણને ધીમે ધીમે દાબી પ્રભુને ખૂબ પ્રેમ કરીએ. વાલા વિદ્યાર્થીઓ, વાલા ભક્તજનો, કેવડા સદભાગ્ય છે કે સ્વયં પુરુષોત્તમ નારાયણની માનસી પૂજા કરવાનું આપણને સદભાગ્ય મળ્યું છે. એવા એવા સંકલ્પો રાખ, એવા દ્રઢ નિશ્ચયો રાખ. પ્રભુની ચરણ ચંપી કરીએ, પ્રભુ સુતા છે, મસ્તકમાં બે આંગળી જેવી ટેવ હતી, બે આંગળી ફેરવવાની એવી ટેવથી પ્રભુ સુતા છે. પ્રેમથી પ્રભુને માથે હાથ ફેરવી અને ઊનનો એક ધાબડો ઓઢાડીએ, પ્રભુ ઠંડી છે થોડી ધ્યાન રાખજો. ભગવાને કીધું તમે ક્યાં આઘા જવાના, અમારી બાજુમાં જ હુવા આવવાના છો. પછી ભગવાન કે હાલો અમે જોઈએ એમ તમારું બિછાનું બિછાવો. પછી ભગવાનની બાજુમાં આપણે આપણું નીચે ગાદલું પાથરું, મચ્છરદાની રાખી આ છ એવા દીવાના પ્રકાશમાં ભગવાનની દંડવત કર્યા. ભગવાન હવે નિરાતે પોઢવાની તૈયારી કરે છે. પ્રભુ પોઢા, ધીમે ધીમે હવે દીવાની અજવાળી હા ઓછી કરી અને આપણે સતતને માટે ભગવાનની આખી રાત કદાચ ભગવાનને તરસ લાગે, ક્યાંક બહાર જવું હોય કોઈ ભક્તોની રક્ષામાં તો કોઈ સેવક તો સાથે જોઈએ ને, એટલે આખી રાત ભગવાનની સાથે સુવાનું છે, ભગવાનની બાજુમાં અને ભગવાનની સેવામાં રહેવાનું છે, એવા સંકલ્પ સાથે આપણી માનસિક પૂજાને ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. વાલા હરિભક્તો, વાલા વિદ્યાર્થીઓ, આજના એકાદશીના જાગરણને અહીંયા પૂર્ણ કરીએ. આવતી તારીખ 15 એટલે કે પાટોત્સવની આગલી રાત્રે સત્સંગ ડાયરાનું બહુ ભવ્ય આયોજન છે. બહારથી પણ ઘણા કલાકારો આવવાના છે. ખાસ આવતા રવિવાર કહેતા 15 તારીખે સત્સંગ ડાયરાનું ભવ્ય આયોજન છે. સાથે 14 તારીખે આપણા નેશનલ હીરોઝ, આપણા ઇન્ડિયન આર્મી, પુલવામા અટેક થયો તો લોકમાં તો વેલેન્ટાઇન ફેલેન્ટાઇન ઉજવતા હોય પણ આપણે આપણા ગુરુકુલની એક પ્રણાલિકા છે, જય જવાન જય કિસાન જય વિજ્ઞાન અને જય સનાતન. આવી સંસ્કૃતિ સભર આપણે તારીખ 14 બ્લેક ડે તરીકે ઉજવી અને આપણે આપણા શહીદોને શ્રદ્ધાંજલિ આપવી છે. આખો દિવસ આપણે શોકમાં પાળવો છે અને સાંજે બ્લેક ડેની ઉજવણી કરવી છે, એ શહીદોની બિરદાવલી ગાવી છે. ત્યારે 14 અને 15 તારીખ બંને રાત્રિ કાર્યક્રમ 9 વાગે રાજકોટ ગુરુકુલની ચેનલમાંથી લાઈવ આવશે. અવશ્ય નિહાળશો અને અવશ્ય આપણે આપણા સૈનિકોની બિરદાવલી ગાઈએ, સત્સંગ ડાયરામાં ભગવાનના એવા દિવ્ય ચરિત્રોનું શ્રવણ કરીએ અને ફરી પાછા એકાદશી આપણા જાગરણ તો ચાલુ જ છે ત્યારે ફરી એકાદશીએ મળશું અને આ શનિ રવિ પણ આપણે મળવાના છીએ ત્યારે અહીંયા રવિ સોમ 15 તારીખે સોમવાર છે અને 14 તારીખે રવિવાર છે. ફરી પાછા મળશું. કીધું એમ પાટોત્સવ ભવ્ય અને દિવ્ય ઉજવણી છે, ઠાકોરજીના નિત નવા શણગારના દર્શનો થશે, ચોક્કસ આપણે સમય કાઢી અને લાઈવમાં દર્શન કરીએ એટલી વિનંતી સાથે આજની આ એકાદશી જાગરણની સભાને પૂર્ણ કરીએ. પ્રભુને પ્રાર્થના કરજો ખૂબ રાજી રહે, અમારી ઉપર તમારી ઉપર શક્તિઓ આપી છે, વધુ ને વધુ શક્તિઓ આપે અને રાજીપો વર્ષાવે એવી પ્રાર્થના સાથે આજની આ સભાને વડીલ સંતો તથા ઠાકોરજીના ચરણોમાં પૂર્ણ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી ધર્મનંદન ઘનશ્યામ મહારાજની જય.